गोविन्दं भज गोविन्दं मूढमते प्राप्ते सन्निहिते मरणे नहि नहि रक्षते दुक्रोय करणे गोविन्दं भज गोविन्दं गोविन्दं भज मूढमते ज्ञेयं गीता नाम सहस्रम् ध्येयं श्रीपते रूपमजस्रम् नेयं सज्जनं संगे चित्तं ध्येयं दीनजनाय च वीतं भज गोविन्दं भज गोविन्दं गोविन्दं भज मूढमते भज गोविन्दं भज गोविन्दं गोविन्दं भज मूढमते गेयं गीता नाम सहस्रं ध्येयं श्रीपति रूपमजस्रम नेयम सज्जन संगे चित्तम देयम दीन जनाय चरित्तम। ये श्लोक चाले छे। पांच बाबत शंकराचार्य जी करवा माटे कही, એમાંની છેલ્લી પાંચમી દેયમ દીન જનાય ચ વિત્તમ, એના ઉપર આપણે વાત ચાલે છે। દીનજનને દુખિયારાઓને મદદ કરો, દાન કરો, એવું શંકરાચાર્યજીએ કહ્યું। આગળ ચાર વાત ગઈ છે પણ મહત્વની છે ને આપણે સમજી લીધી છે, એટલે કે સાંભળી લીધી છે, સમજવાનું બાકી હશે કદાચ। દિનહીન દુઃખી લોકોને, એટલે આજની સોફેસ્ટિક ભાષામાં લોકો કહેતા હોય છે ને કે સંચિત અને વંચિત લોકો, સંચિત લોકો છે એમણે વંચિત લોકોને મદદ કરવી, સાહિત્યિક ભાષામાં વાત કરી। સંચિત એટલે જેની પાસે ખૂબ ભેળું થયું છે એવા લોકો, વંચિત એટલે જેની પાસે અભાવ છે એને મદદ કરે। આમ તો પૈસો એને જ કહેવાય કે જે પરોપકારમાં કામ આવે, એ વાપરે એને જ પૈસો કહેવાય। કોઈની પાસે 50 કરોડ 500 કરોડ હોય પણ વાપરે નહીં તો કે પૈસો ન કહેવાય ને। પહેલાના જમાનામાં જમીનમાં દાટી રાખતા, તે હજારો સોના મોર દાટી રાખે, ધૂળ ને સોનાની મોહર બે સરખા જ કહેવાય ને, વાપરે એને જ પૈસો કહેવાય, ન વાપરે તો બધા કાગળિયા સરખા। કોઈના ઘરમાં 10 લાખ પીડ્યા હોય ને એક વર્ષથી એમ જ પીડ્યા હોય તો એ બે કાગળ સરખા જ થયા, વપરાય એ પૈસો। આમ તો યાદ રાખવા જેવું છે, પૈસો કમાવવો જેટલો કઠણ છે એના કરતા એ 1000 ગણો પરોપકારમાં વાપરવો કઠણ છે। કમાવો સહેલો છે પણ પરોપકારમાં વાપરવો એ તો 1000 ગણો કઠણ છે। એ જે વાપરી જાણે એ ફાવી જાય છે। તો મૂળ વાત આપણે આગલા પ્રવચનથી ચાલે છે તે પેલા કઠિયારાની વાત છે। કે છ પૈસા કમાય છે, ગુપ્ત વેશમાં ભોજરાજાની સાથે જ વાત કરે છે પણ એને ખબર નથી કે આ ભોજરાજા છે, અને એને પેલો કઠિયારો સમજાવે છે કે હું સુખી છું, એનું કારણ એ છે કે મારી પાસે પૈસો વાપરવાની કળા છે. એ કળા કમાય છે છ પૈસા, અને છ પૈસા એ કઈ રીતે વાપરે છે એ બતાવે છે કે છ પૈસામાંથી એક પૈસો હું શામાં વાપરું છું, કરજ ચૂકવવામાં, એટલે કે મા બાપની સેવામાં. એક પૈસો વ્યાજે આપું છું એટલે કે દીકરાઓ માટે વાપરું છું. પછીનો એક પૈસો ઘર ખર્ચમાં વાપરું છું એટલે કે અમે પતિ પત્નીના ખર્ચમાં વાપરીએ છીએ. ચોથો એક પૈસો વેપાર કરું છું એટલે કે સગા સંબંધીઓમાં વાપરું છું, એ વેપાર કરું છું કારણ કે એમાં નફો થાય ને ખોટે થાય. પાંચમો પૈસો હું મૂડીરોકાણમાં વાપરું છું એટલે કે દાન પુણ્ય કરું છું, ગરીબ લોકોને, મૂંગા પશુઓને, જ્યાં જરૂર હોય ત્યાં હું એક પૈસો ગરીબ લોકોની, દુખિયારાઓની સેવામાં વાપરું છું, દાન પુણ્ય વાપરું છું. છેલ્લો એક પૈસો એ એમ કહે છે કઠિયારો કે ભાઈ હું છેલ્લો એક પૈસો, છઠ્ઠો પૈસો એની હું જકાત ભરું છું. ભોજરાજાને પેલો સમજાવે છે એટલે છુપાવેશમાં ભોજરાજાએ પૂછ્યું કે ભાઈ તમે જકાત ભરો છો એટલે શું એમ, કારણ કે ભોજરાજાને ખબર છે મજૂર લોકો પાસે કે આપણે જકાત લેતા નથી. જકાત એટલે ટેક્સ, વેરો, મહેસૂલ, જે કંઈ ગણો તે. પૂછ્યું એટલે એમણે સમજાવ્યું કે હું જકાત ભરું છું એટલે કે એક પૈસો હું ઠાકોરજીને અર્પણ કરું છું એ હું જકાત ભરું છું. હવે એની સમજણ જો, હું એક પૈસો ઠાકોરજી માટે અર્પણ કરી રહ્યો છું રોજે, એ જકાત ભરું છું એટલે એને એમ કહું છું જકાત ભરું છું. એ કઈ રીતે? તો એમણે કઠિયારો સમજાવે છે કે સમજો ભાઈ, મુસાફર ભાઈ, આપણે ભોજરાજાની નગરીમાં રહીએ તો ભોજરાજાને અરે વાત કરે છે તો સહેજે સમાજે લોકોએ બધાએ ભોજરાજાને કંઈ જકાત આપવી પડે કે નહીં, કંઈ વેરો ભરવો પડે કે નહીં? પેલો કે આ ભરવો જ પડે, કોઈના રાજ્યમાં રહીએ છીએ તો જકાત ભરવી પડે. તો આ દુનિયા છે એ ભગવાનનું રાજ્ય છે, એની સૃષ્ટિ છે, એમાં આપણે રહીએ છીએ તો આપણે પણ ભગવાનને કંઈક વેરો ભરવો જોઈએ. ભોજરાજા જોઈ રહ્યો કે આ જુઓ તો ખરા. તો ભોજરાજાએ કીધું કે ભોજરાજા જે છે એ ગરીબોને તો કાંઈ જકાત ભરતો નથી, લેતો નથી, તો ગરીબોએ કાંઈ ભરવું ન જોઈએ. મતલબ કે તારે કંઈ ભગવાનના રાજમાં રહેવા છતાં કંઈ ભગવાનને જકાત આપવાની જરૂર નથી, તું ગરીબ છો. ત્યારે પેલા કઠિયારાએ કીધું કે કોણે કીધું હું ગરીબ છું? હું ગરીબ ક્યાંથી, રોજના છ પૈસા કમાવું છું, જુઓ તો ખરા ખુમારી, છ પૈસા રોજના કમાવું છું ને બસ, હું કઈ ગરીબ નથી. ગરીબ તો એ કહેવાય કે જે મહેનત મજૂરી કરી ન શકે, ખાવાનું પેદા ન કરી શકે, એને ગરીબ કહેવાય. હું ગરીબ નથી. એટલે ઘણા લોકો કહે છે ને ગરીબાઈ છે ને માનસિક છે, થોડું હોય તો એને શ્રીમંત માને તો માની શકે ને, અને કરોડો હોય તો એ ઘણા મનના દરિદ્ર નથી હોતા. કેમ છે? હાલે છે, પણ આપણે સમજવાનું હાલે છે એટલે બીજાના ખિસ્સા કાપવાનું હજી હાલે છે, બીજાને છેતરવાનું, શીશામાં ઉતારવાનું, એ હજી હાલે છે. એમ હાલે છે, એને કોઈ દી પૂરું ન થાય. મહાભારતમાં સરસ કીધું છે, જે મનના ગરીબ હોય અને લોભી હોય એને આખી દુનિયાનું દ્રવ્ય આપો ને તોય એને સંતોષ ન થાય. આ કઠિયારો કે હું કઈ ગરીબ નથી, એટલે મારે પણ ભગવાનની જકાત આપવી જ પડે અને આપવી જ જોઈએ, એના રાજમાં રહીએ છીએ. કેવું આ જો એક સામાન્ય માણસ આ 6 પૈસાની વાત આપણે બધા જીવનમાં સમજી જાય તો સુખી થઈ જાય કે નહીં? એટલે આ સુખની ચાવી છે. સાંભળવું સહેલું છે, આચરવું ઘણું કઠણ છે. કોઈ પણ રાજ્યમાં રહેતા હોય તો એ કોઈને કોઈ પ્રકારે ટેક્સ લઈ જ લે છે, જમીન ના ને મકાન ના ને પાણી ના ને બધા ગમે તે લાખે જ છે. ગરીબમાં ગરીબ માણસની આજે જકાત કપાઈ જાય, ટેક્સ કપાઈ જાય છે. તમે જો સાવ ગરીબ હોય ને તોય શું, મેડિકલમાં દવા લેવા જાય તો 2-3% જ કપાઈ જ જાય છે, એમાંય બિલમાં આવે છે, ટેક્સ લાગીને જ આવે છે. ભલે સરકાર લે છે, આપણે સારો અર્થ સમજીએ, થોડો તો સારો છે જ, સરકાર લે છે, પણ એના બદલામાં સરકાર એ રસ્તા રોડ ગટરની સગવડતા, સ્કૂલ દવાખાના લશ્કર પોલીસ આ બધી સુવિધાઓ, લાઇટ પાણી બધી વ્યવસ્થાઓ, તેમજ ઘણી બધી ઝીણી કેટલું તંત્ર ચાલે છે, એ બધાની સગવડતા એ આપણા ટેક્સમાંથી સરકાર આપે છે, એના બદલામાં વળતર આપે છે, એટલે જ વેરો આપીએ છીએ, એટલે ટેક્સ આપીએ છીએ. તો ભગવાને તો આપણને પહેલેથી જ કેટલી બધી આપણી સેવામાં સુવિધાઓ મૂકી છે, સૂર્ય ચંદ્ર પાણી હવા જાત જાતની વનસ્પતિ, આ રહેવા માટે બધે હાલવા માટે બધી ફ્રી જમીન આપી છે, ગમે ત્યાં સુઈ જાઓ ગમે ત્યાં જો નથી, આ કેટલું આપ્યું છે અને એનું બિલ માગતા નથી. રોજનો આપણે 500 રૂપિયાનો ઓક્સિજન વાપરીએ છીએ, જો બાટલા ઉપર રહેવાનું હોય તો રોજનો 500 રૂપિયાનો ઓક્સિજન જાય, એનું બિલ ચડે. આ તો ખાલી ઓક્સિજનનું જ, તો બીજું બધું કેટલું બધું છે, એ બધાને બિલ ક્યાં જાય? તો કેટલી બધી એમણે સુવિધાઓ કરી છે. અરે એક 2 ટ્યુબલાઇટ્સ ઘરમાં હોય તોય કેટલું બિલ આવે છે? આ મોટો સૂર્ય મૂક્યો છે, રાત્રે પાછો તરસ મર્ક્યુરી જેવો ચંદ્ર મૂક્યો છે, એ બધી આપણી સુવિધા માટે ભગવાને આપ્યું છે. એટલે ઋષિ મુનિઓએ એક કૃતજ્ઞતાના ભાવ માટે કે ભગવાને આપણા માટે આટલું બધું કર્યું છે સતત જીવાડવા માટે, તો આપણે ભગવાનને અર્પણ કરવું જોઈએ. એટલે ભાવ પૂજા રૂપે ઋષિ મુનિઓએ શાસ્ત્રોએ નક્કી કર્યું કે માણસો જે કમાય એનો 10મો ભાગ અથવા 20મો ભાગ, ગરીબ હોય તો 20મો ભાગ, ગરીબ ન હોય તો 10મો ભાગ, મતલબ કે 1000 રૂપિયા તમે કમાવો તો 100 રૂપિયા ઠાકોરજીના ગણાય, અને ગરીબ હો મનના નહીં ખરેખર ગરીબ હો તો 50 રૂપિયા એ ઠાકોરજીનો ભાગ ગણાય. શ્રીજી મહારાજે પણ શિક્ષાપત્રીમાં દશાંશ શિક્ષાંશનો એક શ્લોક લખ્યો છે, દરેક ધર્મમાં આની વાત છે, જૈનોમાંય છે, ઇસ્લામમાંય છે, ખ્રિસ્તીમાંય છે, બૌદ્ધોમાંય છે, બધામાં આ વાત છે, ભાઈ એનો કમાણીનો દશાંશ વિશાંશ કાઢવો જ જોઈએ. છતાંય હાથ ગણે ગાળીને પાણી પીનારા, લસણ ડુંગળીની સુગંધ કે પાંદડું નહીં જોનારા, 5 મંગળાના આરતીના માંડીને દર્શન કરનારા પણ આ આજ્ઞાન ટપી જાય છે. લગભગ તમારે જોવો તો થોડું ઘણું દે એનો વાંધો નથી, પણ આમ ક્લિયર કટ 10મો અને 20મો કાઢે એવા કેટલા મળે? ઓછા મળે. આજ્ઞા આમ લોપતા ન હોય, પણ હવે આ બધું એવી વાત છે ને, કે પૈસો, કારણ કે હવે લાખ કમાય તો સીધા 10,000 કાઢી નાખવા પડે ને, એટલે આપણે નથી ઘણી વાર સગવડતા આપતા. ભાઈ તમને લાખ કમાવો ને 10,000 આપવા કઠણ પડતા હોય તો 50,000 જ કમાવો એટલે 5,000 આપવા પડે, એટલે તમને કઠણ ન પડે. હા બરાબર ને, એવી સગવડતા કરી શકાય આવી. એમ એક જણાને નોકરી માણસ હતો, એનો 5,000 પગાર હતો. શેઠે એને બોલાવ્યો, જા આજથી હવે તારો 10,000 પગાર. બોલો ખુશ થઈ ગયો, 10,000 પગાર. અને કલાક પછી એને બોલાવ્યો કે લ્યો આજથી તમને નોકરીમાં કાઢી મૂકું છું. પેલો કે કાઢી જ મૂકવો તો શું કામ એ 5 ના 10 કર્યા? તો કે તને યાદ રહી કે 10,000 ગુમાવ્યા. કોઈ રીતે તને એમ ન થાય કે મેં 5,000 ગુમાવ્યા, 10,000 ની નોકરી ગુમાવી એમ તને થાય, એટલે 3 દિવસ તને સુખ ન આવે. માણસ દશાંશ વિશાંશ ઠાકોરજીનો છે અને આપવો એવું બધા શાસ્ત્રો બધા ધર્મોમાં વાત કરી છે. એના વળતર રૂપે ઋષિ મુનિએ આપણને ઘણું બધું આપ્યું છે, મતલબ કે સુવિધાઓની જે વાત છે એ આપણે સમજવી જોઈએ. આપણે કોઈ એક સંપ્રદાયની વાત નથી કરતા, પણ દરેક માણસ જે તે સમાજમાં જે તે ધર્મમાં છે બધાને દશાંશ વિશાંશની વાત છે. ભગવાનને નામે 10મો ભાગ કે 20મો ભાગ કાઢી નાખો, એ સૌ પોતપોતાને જ્યાં શ્રદ્ધા હોય એ ધર્મસ્થાનમાં આપતા હોય. હવે ધર્મસ્થાનમાં જે પૈસો દશાંશ વિશાંશનો, જેને આપણે શું કહીએ છીએ, ધર્માદો. શું કહીએ છીએ? ધર્માદો. સૌ સૌની શ્રદ્ધા હોય ત્યાં એ આપતા હોય છે. એના બદલામાં ધર્મસ્થાન થકી શ્રીજી મહારાજે પણ શિક્ષાપત્રીમાં તો સ્પષ્ટ કીધું જ છે, એટલે એની વિગતો આપેલી જ છે. બધા ધર્મોમાં જુદી જુદી રીતે પણ બધું કહ્યું છે કે ભાઈ આ જે એક અમુક છે ધર્મો કે જે એની આખી જુદી વિશિષ્ટતા છે એની ચર્ચા આપણે નથી કરવી, પણ જનરલી ધર્મસ્થાનમાં આવેલો ધર્માદોનો પૈસો એમાંથી શું કરવાનું? એક, દેવ સેવા કરવાની વ્યવસ્થિત. જે ધર્મસ્થાન હોય ત્યાં જે દેવ બિરાજતા હોય એની વ્યવસ્થિત. શિક્ષાપત્રીમાં મહારાજ કીધું, અમે પધરાવ્યા એવા જે લક્ષ્મીનારાયણ નરનારાયણ આદિક જે સ્વરૂપો એની યથાવિધિએ કરીને સેવા કરવી. આ પહેલો ઉપયોગ. શા માટે લોકો આપે છે? તો સેવા તો એવી ઠાકોરજીની થવી જોઈએ. એવું નથી કે 5 આરતી કરી નાખી અને 3 ટાઈમ થાળ કે દૂધ જળ ધરાવી દીધું એટલે વાત પૂરી થઈ ગઈ. ખરેખર તો સેવા તો રાજા ધીરાજ આમ સમ્રાટ બિરાજમાન હોય સાક્ષાત પ્રગટ એવા ભાવથી સેવા થવી જોઈએ. હા, એવા લાડથી એને જગાડવાના પઢાડવાના. ઘણી વાર તો આપણે જોઈએ સુખશૈયા હોય ને તો એ ક્યારે ધોવાઈ હશે એ જ ખબર ના હોય, બધું બહુ વ્યવસ્થિત હોય. ઘણી વાર ઘણી જગ્યાએ તમે જોવો તો મુખ્ય દેવ હોય એની બહુ સેવા થતી હોય, આજુબાજુના દેવ બિચારા મુરઝાતા હોય, મૂંઝાતા હોય એવું લાગે, ધૂળ ખાતા હોય. દેવ સેવા એવી થવી જોઈએ. એક છે, હા તમે ઇસ્કોન મંદિરમાં જાઓ તો આમ રાજા ધીરાજ આમ કૃષ્ણ બિરાજતા હોય, એ જાગતા હોય તો એવી રીતે બિરદાવલીઓ ગવાતી હોય, સંગીતના સુર વાગતા હોય, સ્પેશિયલ સંગીત શીખ્યા હોય એવા એવા લોકો સંગીતની પદાવલીઓ રજૂ કરતા હોય. રાજા ધીરાજ પાપીણો ખોલે છે, આંખ ખોલે છે ત્યારે એને કેટલી અદા હોય, કેવા વીંજણા નાખતા હોય, કેવા પવન નખાતા હોય, કેવી રીતે એને જળ જારી આ બધું જાત જાતના સિઝન સિઝનના ફળ ફૂલ પુષ્પો એના શણગાર જીવંતમ છે અને આવનારને દિવ્ય અને ભવ્ય લાગે. કોઈ આપણે ગયા છે રાજા મહારાજના રાજા ધીરાજના મહેલમાં એમ સેવા થાય, એટલે સેવા અદભુત રીતે થવી જોઈએ. કરવા ખાતર થાય એ વાત અલગ છે, અને દેવને માટે તો જેટલું કરીએ એટલું ઓછું છે. અદભુત સેવા રીતે જે સત્સંગીઓ એટલે કે અનુયાયીઓ જે પૈસો આપ્યો છે તો દેવની સેવા અદ્ભુત રીતે થવી જોઈએ, વિધિ સહિત. ધર્માદાનો ઉપયોગ, પછી બીજો ઉપયોગ હર કોઈ અન્નાર્થી આવે એને અન્નદાન કરવું, શિક્ષાપત્રી, ભૂખ્યો કોઈ પણ આવ્યો દેવ મંદિરે ધર્મસ્થાને તેને ભોજન અને આરામ એના માટેની વ્યવસ્થા મંદિરમાં થવી જોઈએ, દેવસ્થાનોમાં થવી જોઈએ, ભૂખ્યો કોઈ જવો ન જોઈએ. લોકો આપે છે તો શા માટે આપે છે? પૈસો પડ્યો રહી એનો કોઈ સારો ઉપયોગ નથી ને. આવે એને જમવાનું, અન્નાર્થી કોઈ પણ આવે ને, એ જેમ તેમ નાખી દો એવું નહીં, સારી રીતે એને આદરથી માનથી સન્માનથી ભોજન માણસને મળે. અને જમીને જનારો સમજુ કોઈ માણસ ખાલી હાથે ના જાય. હોય છે અમુક ટકા એવા હોય છે, નથી હોતા એવું નથી, એને મંદિરનું મફતનું જ ભાવે અને પચે. ત્રણ ત્રણ ચાર ચાર જાતના ટીલા ટપકા ખિસ્સામાં રાખે, જે મંદિર આવે એનું ટીલું કરીને ગરી જાય. જૈન મંદિર ભાળે તો કે જય જીનેન્દ્ર કરીને બેસી જાય પંક્તિમાં, બોલો. વૈષ્ણવ મળે જય શ્રી કૃષ્ણ કરીને બેસી જાય. એટલે એવા હોય પણ મોટે ભાગે જમે તો આપ, પણ એને સારી રીતે જમવાનું મળે, વેલા મોડા આવે તો આ અન્નદાન થાય, એ એક ધર્માદાનો ઉપયોગ. ત્રીજો ઉપયોગ, પાઠશાળા સ્થાપી અને સદવિદ્યાની પ્રવૃત્તિ કરાવી. આમાં વિદ્યા અને સદવિદ્યા બે આવી. પેલા સદવિદ્યા શું? આપણે બહુ સીધો સાધો અર્થ કે સત્સંગ ની વૃદ્ધિની પ્રવૃત્તિ થાય, સત્સંગનો પ્રચાર પ્રસાર, લોકોને વધુ સાહિત્ય મળે, કથા વાર્તાનો અખાડો હોય, લોકો બધાને શાસ્ત્રની કથા સાંભળવા મળે, એ બહુ મોટું કામ થાય. એટલે સત્સંગ પ્રચારની, ધર્મલાભની પ્રવૃત્તિ ધર્મસ્થાનોથી થવી જ જોઈએ, ગામડે ગામડે જ્યાં જ્યાં જાય ત્યાં. અને શિક્ષણની પણ પ્રવૃત્તિ ચોથી. અને પાંચમી, ગરીબોની સેવા. જ્યારે જ્યારે સમાજમાં જ્યાં જ્યાં જરૂર પડે ત્યાં આમાંથી કામ થાય. આ પાંચ ઉપયોગ એ લોકોએ આપેલા પૈસાનો થવો જોઈએ. જો દસમો ભાગ વીસમો ભાગ આપ્યો તો એના બદલામાં કેટલું બધું વળતર સમાજને આપવાનું ગોઠવાયું છે. એટલે એ પૈસાનું આટલું વળતર આપીને મોટું કામ ઋષિઓએ શાસ્ત્રોએ એક કર્યું, બહુ સમજવા જેવું છે કે લોકો જે કમાય છે એના પૈસાને ધર્માદામાં આપવાથી શુદ્ધિ થાય છે. સરસ કહે છે ને ભાઈ કે જળથી સ્નાનથી શરીરની શુદ્ધિ થાય, દાનથી ધનની શુદ્ધિ થાય, અને ધ્યાનથી ને જપથી મનની શુદ્ધિ થાય. એટલે આપણે ધંધો કહે છે, શું કે, શું બોલે, ધંધો, ધન એને ધો એટલે ધંધો, ધન ને ધો એ ધોવાની પ્રવૃત્તિ આ છે કે સમાજની ને ઠાકોરજીની સેવા થાય, ઋષિઓની વ્યવસ્થા એ આપણા ધનને ધોઈ આપે છે. હવે આમાં થોડું થોડુંક સમજવા જેવું છે, બધું તો જો હોય બહુ બહુ સ્પષ્ટ સમાજમાં ન કહી શકાય, પણ જેટલાને જેટલું થોડુંક ઈશારામાં સમજાય એટલું સમજી લે તો બહુ સારી વાત છે. દાન પુણ્યની વાત હોય ને સાર્વજનિક, એ ખૂબ ખુલ્લે દિલથી કહી શકાય, પણ જ્યાં વાત ધર્માદાની આવે ને ત્યાં ચોકડા ચડાવીને વાત કરવી પડે. હા, એ તમને ના સમજાય એ અમને, અમારે સમજવું પડે, એટલે બહુ વિવેકથી કહેવું પડે. સમાજમાં આપણો ધર્મ સમાજ દેવ મંદિરોમાં અને દેવની સેવામાં ને એમાં પુષ્કળ આપે છે, આખા હિન્દુ સમાજમાં તમે જો, પણ એની સામે વ્યવસ્થિત લોક સેવામાં ધીમા પડે છે. કરે છે બધા, છૂટું છૂટું થોડું થોડું જે બધા હવે કરતા હોય છે, ઘણા મોટા ભાગના કરતા જ નથી હોતા, મોટા ભાગે એવું નહીં, ઘણા એવા હોય છે ધર્મ સંસ્થાનો એના નામે કોઈ લોક સેવા હોય જ નહીં, એ માને પણ નહીં, એને તો બસ પોતાનું ચાલે રાખે એ મોટી વાત છે. પણ જે ધર્મ લોકસેવા સાથે નથી રાખતો એ ધર્મ જતે દાડે સમાજમાંથી ફેંકાઈ જાય છે, લોકોને એનો આદર ઓછો થઈ જાય છે. આપણે આપણું છીએ અને કહીએ એવું નહીં, પણ જો તટસ્થપણે તમે સાંભળી શકતા હો અને વિચારી શકતા હો તો વ્યવસ્થિત રીતે ગરીબોની સેવા, શિક્ષણની સેવા, દવાની, રોગીઓની સેવા, આ બધી સેવા સમાજની, શિક્ષણ, સંસ્કાર, અન્નદાન, વિદ્યાદાન, ગરીબોની સેવા, એનું જો પહેલું કોઈ વિશેષપણે પ્રકરણ માંડ્યું હોય અને પ્રથમ પગથિયું માંડ્યું હોય તો આપણે ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ આખો દરવાજો ખોલીએ. મંદિરો અને સત્સંગનું કામ તો જરૂર હતું, પણ આ આખું એક જે દ્વાર ખોલી અને સત્સંગને જે આખું ગૌરવ અપાયું, પછી તો બધા જે માર્ગે ચાલ્યા, ચાલવું જ જોઈએ, ચાલ્યા એ સારું જ છે, એમાં કોઈ ખોટું નથી. પણ જો 50-60 વર્ષ પહેલાં આ પ્રવૃત્તિ શરૂ ન થઈ હોત તો આટલી જુદી જુદી રીતે સત્સંગ આખાઈમાં જે પ્રવૃત્તિઓ થઈ એનો વ્યાપ તાત્કાલિક ન થયો હોત, અને જો આટલો વ્યાપ ન થયો હોત તો આટલો સત્સંગ આદર પાત્ર પણ ન હોત. આજે કાંઈ એમ સમાજ છે એ સ્વામિનારાયણ સંપ્રદાયને જેમ તેમ કરીને કાઢી ન શકે, નકામો છે એમ કોઈ ન બોલી શકે, કારણ કે એનાથી કેટલી લોકસેવા થાય છે. એટલે મૂળ મુદ્દો શું છે, ધર્મ કાર્ય ગમે તેટલું કરો પણ લોકસેવા સાથે રાખીએ તો એ ધર્મ છે લોકોના હૃદયમાં બેસી જાય છે અને લોકોનો સ્વીકાર કરે છે. પણ એ લોકસેવા જેમ ઈસાઈઓમાંથી આપણે શીખવા જેવું છે, પણ આટલા વર્ષો થયા તો શીખ્યા નથી અમુક વસ્તુઓ. એમણે જે અંતરિયાળના અને ગરીબ અને સાવ બિચારા કેટલી બધા હાલતમાં જીવનારા લોકો, એ બધાને માટે એમણે જે દવાખાનાની, શિક્ષણની, એની બધી જે અન્નદાનની પ્રવૃત્તિઓ કરી સામાન્ય નથી. આપણા દેશમાં આપણો હિન્દુ સમાજ જો પહેલેથી કે આવું થોડુંક સમજીને જો આ કાર્ય કર્યું હોત તો અત્યારે જે તમે ધર્માંતર થઈ જાય છે એની બૂમો પાડો છો ને, એ થયું જ ન હોત. અને હજીએ જાગે ને સમાજ જો વ્યવસ્થિત, હિન્દુઓ જો સેવા કરે, આદિવાસીઓ દૂર દૂર જે બધા લોકો છે જેને વસ્ત્ર અને કપડાને આપીને તમે એમ કહો છો ખ્રિસ્તી થઈ જાય છે, તો પણ સેવા કરો ને, ટીકા કરવાનો કોઈ અર્થ જ નથી ને. જે સમાજનું આખું જેવું માળખું હોત, પણ આપણે બધા છિન્નભિન્ન છીએ. રાજ્ય રાજ્ય એક એવું સરસ તંત્ર હોય કે એમાં બધા જ હિન્દુ સંસ્થાનો એમાં પૈસો આપે અને એનો વ્યવસ્થા પછી આવા ગરીબોને, તમે જે ખ્રિસ્તીઓ કરે છે એ જ કાર્ય કર્યું હોય તો કોઈને હિન્દુ ધર્મ છોડવો નથી, કેવડું મોટું કામ થાય. એટલે આપણે શું છે, આ એકાંગી પકડી લઈએ છીએ, પરિણામે જતે દાડે આપણા જ મંદિરો તૂટે છે. મંદિરો ગમે એવા ગગન ચુંબી કરી નાખો ને, પણ જે સમાજ પછી તમારા હાથમાંથી નીકળી જાય, આજે અરુણાચલ હોય, મેઘાલય હોય, બધા આ જે પ્રદેશો જવા માંડ્યા છે, તો એ શા માટે જતા રહીએ છે? આપણે આપણા સ્થાન બધાને જોઈએ છે, પછી જે થતું હોય તે થાય, એટલે હિન્દુ ધર્મ નબળો પડી જાય છે. અને એની અંદર કેટલા લોકો સમર્પિત થઈને, ભાઈઓ બહેનો બધા મદદમાં, સેવામાં જોડાતા હોય છે, ગજબ છે એમ. એવું તો કદાચ હિન્દુઓમાં ડોક્ટર થયેલા હોય અને છેક દૂર દૂર ગામડાઓમાં રખડતા હોય, ઘણી ગરીબોની સેવા કરતા આખી જિંદગી કાઢી નાખે. સામાન્ય જે આ પતરોગ થયા હોય, કુષ્ઠરોગી થયા હોય, જેને કોઈ અડે નહીં એની સેવા કરવી સામાન્ય નથી હો. થોડું ભલે આપણે એને વખોડીએ ખ્રિસ્તીઓને, પણ એ ડૉક્ટર્સને બધા જે સિસ્ટર્સને બધા કામ કરતા હોય એ સામાન્ય નથી. એમાં ભણીને જે લોકો અત્યારે ખૂબ સુખી જીવન જીવતા હોય, તમે લાખ કહો તો એને ક્યાંથી ગળે ઉતરે, હોય તો હિન્દુ જ પણ પછી ક્રિશ્ચન જ થયા હોય. એ શા કારણે થયા આપણે સમજવા જેવું નથી કે હિન્દુ સમાજે એ લોકોની દરકાર ન કરી. આપણે દક્ષિણોને, દક્ષિણમાં તમે જાઓ, ગુજરાતની પરિસ્થિતિ સારી છે, પણ દક્ષિણમાં તમે જાઓ મોટા મોટા મંદિરો છે ને, આખા દેશમાંથી યાત્રાળુ આવે છે, હજારો લાખો કરોડો રૂપિયાની મિલકત ઠલવાય છે, પણ ત્યાં જીવતી પ્રજા તમે જુઓ કેટલી ગરીબ છે. એ બધા ધર્મસ્થાનો એને નભાવે તો એની ગરીબી નીકળી જાય, પણ એ નથી થતું ને. પછી આપણે દોષ બીજાને દઈએ છીએ, આ આપણી હિન્દુ ધર્મની નબળાઈ છે, એ સેવા નથી થતી. અને ટીકા થાય એવું આપણે દેવ અર્ચનનું કાર્ય, દેવ અર્ચનનું હું તમને મહિમા કહીશ, પણ ટીકા થાય એવું બધું ધર્મનું કાર્ય પણ હોય. દર વર્ષે આપણે આ રૂપાલમાં પલ્લી ચડે છે 2 લાખ કિલો ઘી જે રીતે ઢોળે છે, ભલે દે માતાજીને ચડાવે છે આપણને કોઈ વાંધો નથી, પણ જે એને કંઈક શ્રદ્ધા નથી એને તો ગળે ઉતરે તમે લાખ કરો તો. એના કરતાં એને એમ હોય કે જે લોકો હોસ્પિટલમાં સબડે છે, ખાવા નથી પીવા નથી, એવા લોકોને તમે આપો તો વાતે સાચી લાગે કે ગરીબોને ઘી વેચીને તમે માતાજીને ચડીયા પછી વેચો ને પછી આપો તો માં એના કંઈ દીકરાઓને મળે અને ખાય પીએ તો કંઈ નારાજ થાય એવું તો બને નહીં. આપણે અહીંયા નીલકંઠ વર્ણીનો દર સુધી નવમી અભિષેક થાય પછી એ દૂધ ઝીલી લઈએ છીએ અને એ જ પાછું પ્રસાદીમાં આપીએ છીએ, બધાને મોઢે તો જાય છે, ન કરો તો ગટરમાં જતું રહે, એવી વ્યવસ્થા બધી જગ્યાએ બધી રીતે થાય. તો ઘણી વાર આપણને થાય કે આપણે અભિષેક થતા હોય ભલે ને તમે ખૂબ દૂધથી નવડાવો પણ એ દૂધને ઝીલી તો શકાય, જો ઝીલે તો એ દૂધનો તો પાછો કેવો મહિમા હોય પીવાનો. ગોપીનાથજી મહારાજને દૂધથી નવડાવ્યા પછી તમને પીવા આપે કે કોઈ પણ દેવ, એટલે એવું કઈ નથી કે, પણ એ કેવું થાય, પણ થોડી વ્યવસ્થા કરવી એ કઠણ પડતી હશે એનું ના નથી, પણ કરે બધી જગ્યાએ તો બહુ સારું થાય એવું છે. એટલે ધર્મનું આ એક કાર્ય મોટું છે, પણ દેવ સેવાની સાથે લોક સેવાનો અનુસંધાન હોય તો બહુ મોટું કામ થાય. એની સામે જ ભાઈ સમજો, હવે ઘણા લોકો આપણે એ કહ્યું કે દેવ સેવામાં માને છે તો લોક સેવામાં ઢીલા પડે છે, ત્યારે અમુક એવા લોકો છે, ઘણા એવા છે કે જે લોક સેવામાં ગરીબોની સેવામાં માને છે પણ દેવ સેવામાં માનતા નથી, એને એલર્જી છે. દેવ મંદિરો, આ ઉત્સવ સમયાઓ, સત્સંગ સમારંભો, એના પ્રત્યે એલર્જી છે, નફરત છે. એ મંદિરોને એ બધું નકામું જાણે છે, રેશનાલિસ્ટ લાઈફ ટાઈપના જે લોકો હોય તો એ બધું આને નકામું જાણે છે. ગરીબોની સેવા માનવ ધર્મ એ સાચો ધર્મ, બાકી બીજો કોઈ ધર્મ નથી. ઘણી બધી લેખો લખાય ને બધી વાતો થાય છે, એ એક જુદી રીતનો જ ખોટો અભિગમ છે. અને એવા લોકો હોય એ તમને દેવ મંદિરમાં એમાં ક્યાંય પૈસા આપે નહીં, સત્સંગમાં હોય, હો સમાજમાં તો હોય પણ સત્સંગમાં એવા ઘણા લોકો પછી એને જુદી રીતે લેતા હોય છે લોકો, એને કે આપણી સોસાયટીને દૂર છે ને એક મંદિર છે, હા એ હવે એ જીર્ણ થયું એટલે નવું જ કરવું હોય, પણ એને તમે કહો કે નવું મંદિર કરવું છે તો એક પૈસો ના આપે, પણ તમે જુદી રીતે કહો કે મંદિર છે ને તો હા હવે એને પાડીને મેદાન કરી નાખવાનું છે તો પાડવાના પૈસા આપે, એ પાડવું તો પડશે જ, એમ આપે તો એમ લેવું પડે, બીજું શું. પણ આપે નહીં, દેવ મંદિરના કાર્યોમાં સત્સંગના કાર્યોમાં ઉત્સવોમાં એમ પૈસો આપે નહીં, એ માનતા નથી. એ પણ એક બહુ જ ખોટું કામ છે. દેવ સેવા પણ જોઈએ અને જન સેવા પણ, એટલે આપણે ત્યાં શું છે નરનારાયણ દેવ પૂજાય છે, નરની પણ સેવા કરો અને નારાયણની પણ પૂજા કરો, બંને છે, માનવ અને માધવની સેવા બે છે, બે કરવી જ જોઈએ. ગરીબોની સેવા કરો અને ઘણા લોકો કહેતા હોય છે ને ભાઈ તમે ધર્મની ઘણા સમજ્યા વગર બુદ્ધિશાળી ટીકા કરે છે કે આ બધા મંદિરો છે એ બસ આવું જ કરી રાખે છે, આરતીઓ કરીને પૂજા કરીને અર્ચના કરવી, બીજું કંઈ કામ નથી, એમાં પૈસો આપવાની કોઈ જરૂર નથી. થોડુંક આંખ ખુલ્લી રાખો, જેટલા ધર્મસ્થાનો હશે એમાંથી તમે બહુ જો થોડો અભ્યાસ કરો ને તો ભાઈ ધર્મસ્થાન જે છે ને એ જેટલો રોટલો આપે છે ને એટલો કોઈ નથી આપતો. હજારો લોકોને રોટલા આપે છે, આ વીરપુર હોય, સત્તાધાર હોય, પરબ બાબડી હોય, બીજી હોય, તમે જોવો અન્નદાન તો નથી થતા એવા છે, ઘણું આપે છે, નથી કરતા એવું નથી, એ લોકો જ કરતા હોય છે, પણ આપણે થોડું વ્યવસ્થિત ન હોય એટલે લોકોને ટીકાઓનો ભોગ બને એટલું. બાકી સમાજમાં સેવા નથી થતી એવું નથી કહેવાની વાત, પણ જે કાંઈ આપણી ખામી હોય તેને થોડી કાઢવી પણ જોઈએ. અને દેવ સેવામાં માને નહીં એવા પણ ઘણા હોય. લોક સેવા કરો, ગરીબોની સેવા કરો, એની સામે વાંધો નથી. આપણે કોઈ ગરીબોની સેવા કરે તેની સામે વાંધો છે? એ લોકો શું કે ગામડે ગામડે જોવો તો જાજરૂની વ્યવસ્થા નથી, જાજરૂ બાંધી દીધું, તો બાંધવામાં વાંધો નથી અને બંધાવીએ છીએ. ઘણા લોકો બાંધી જ આપે છે, એવું કે નથી બાંધાવી આપતા, નથી સગવડતા કરી આપતા, એવું કઈ નથી. પણ મંદિર બાંધે એનો વિરોધ શું કામ? આપણે કઈ જાજરૂ બંધાવે કોઈનો વિરોધ કરીએ છીએ? તો મંદિર બંધાવે એનો વિરોધ શા માટે હોય? બે થવું જ જોઈએ, બે ની જરૂર છે. સમાજમાં લોક સેવાની જરૂર છે અને માધવ સેવાની પણ, ભગવાનની સેવાની પણ જરૂર છે, નકામું નથી. અને પણ એક વાત ખાસ કે લોક સેવા કે ગરીબ સેવા કરીએ અને ભગવાનની સેવા કરીએ, દેવ સેવા કરીએ, એ બેયને સરખું ન જાણવું, એમાં બહુ ભેદ છે. આ કોને સમજવાનું છે? જે સત્સંગમાં ઘણા લોકો દેવ સેવામાં નથી માનતા, આમ સત્સંગી હોય, વિચિત્ર છે, અમને એવા ઘણા મળે છે, આમ સત્સંગી હોય પણ દેવને નામે નહીં આપે, મંદિરને નામે નહીં આપે, સત્સંગને નામે નહીં આપે, ઉત્સવને નામે નહીં આપે. તમે સ્કૂલ કરો છો આપશે, દવાખાનું કરો છો તો આપશે, અન્નદાન કરો છો તો આપશે, ઓલામાં નહીં આપે. એ એની કાચી બુદ્ધિ છે ને, એને આપણે કંઈ સમજવા જેવું છે. એ સામાન્ય નથી અને બંને એક પણ નથી. ગરીબોની સેવા કરો એટલું જ પર્યાપ્ત નથી. અલાઉ ગામની માં એક કાઠી દરબાર હતા, અલાઉ એ ગામમાં કાઠી દરબાર, બધે લક્ષણે પૂરા. અને દરબાર હોય એટલે સ્વાભાવિક એને પાપ કરવાનો પરવાનો હોય જ.